પોતે પોતાનો રૂપ જ થવાનું, મોક્ષ માં જવા નથી, મોક્ષ સ્વરૂપ જ છે મારી પોતાની શક્તિ નથી. જયારે અત્યંત ખબર પડે મારી શક્તિ નથી, ડાક્ટરો ને બધા બહારી અને કહ્યું બાર સંભવ કરી આપડે સાચી ને કામ કરવાનું થઈ જાય. અધિકાર નથી તમને, અધિકાર નેચરલ જે નિયમ છે ને તેના નિયમ ના અમે હાથ ના ચાલવો કરે. આ તમને ઉપરાવ લેવાનો અધિકાર કયો છે? ઉપરાવ લેવાનો અધિકાર છે તે વેર થી વલરતો હોય તો થોડા વળમાં. શું કહ્યું? વેર થી, એટલે વેર વારવા પૂછવા માટે લેવાનું, ભૂખના માટે નહીં. જે પારા લડે છે તે ભૂખને માટે લડે છે, અને આ એને માટે કરે છે એના ખોરાક માટે. તમને દુકાળ પાડી દે તમારા છોકરા ઉચ્ચું થાય ના, લોકો બધું જે કરે છે બધું આવે છે. આ બે પારા લડતા હોય, એ ગાયો બદલતી હોય, પડવાનો વાંધો નથી, પણ તેને એક વીસ લાખ રૂપિયા પણ થઈ જાય. તમારે એવું બને જ લાગે ને? બને સોનામાં તાંબુ અને પિત્તળ કેમ ભર્યું? હકીકતમાં સોનામાં ભર્યું નથી, એટલે આપણે આ સોનાનું ભર્યું છે એમ દેખાડીએ આપણને સમજાવવા માટે. હકીકતમાં ભર્યું નથી, હકીકતમાં બીજું ફ જવાનું થયું છે. શું થયું? બીજું ફ જવાનું થયું છે, એટલે બીજું ફરમાં કાઢી નાખ્યું. ગ્રાઉન્ડ બિલ્ડિંગ બાબુ કહેવાનો ભાવ શું છે કે આત્મા અંદર છે, પણ આત્મા આત્મા રૂપે છે. બાબુ તો આબુ રૂપે છે, એ તો બધું થતો કોઈ પોતાના રૂપે જ છે. એને જુદું પાડ્યા જ્ઞાન જ્ઞાની જોઈએ. શું કહ્યું? ભેગું થઈ ગયું છે, ભેગું કરી શકાય. આ સાથી ભેગું થયું એ સાયન્ટિફિક પરફેક્ટ એવિડન્સ છે. આ ભેગું સાથી થયું એ સાયન્ટિફિક પરફેક્ટ એવિડન્સ માં છે. Thank you. પણ મન કેવી પહોંચાય છે, કેટલી હાઈટ છે. આત્મા Thank you. 1977 મહાત્મા બાહુભાઈ ને ત્યાં વડોદરા સાદો અનુભવ આવે. Gracias.